श्री ब्रह्म पुराण अध्याय 66 चक्षुर तीर्थ नु महात्मय। ब्रह्मा जी कहे छे, चक्षुर तीर्थ रूप अने सौभाग्य आपनारु छे जे भगवान योगेश्वर गौतमी ना दक्षिण तट पर निवास करे छे। त्या पर्वतना शिखर पर भवन नगर विख्यात स्थान छे। अहीं शास्त्र धर्म परायण राजा भवन निवास करता हता। એ જ નગરમાં વૃદ્ધ કૌશિક નામના એક બ્રાહ્મણ હતા, જેમનો વેદ વેતાઓમાં શ્રેષ્ઠ ગૌતમ નામક પુત્ર હતો। ગૌતમની એક વૈશ્ય સાથે મિત્રતા થઈ। વૈશ્યનું નામ મણિકુંડલ હતું। આ બેમાં એક દરિદ્ર અને એક ધનવાન હતો, છતાં તે બંને એકબીજાના હિતેશી હતા। એક દિવસ ગૌતમે પોતાના ધનવાન મિત્ર મણિકુંડલને એકાંતમાં પ્રેમપૂર્વક કહ્યું, મિત્ર, આપણે ધન કમાવા માટે પર્વતો અને સમુદ્રોની યાત્રા કરીએ। જો અનુકૂળ સુખ પ્રાપ્ત ન થયું તો સમજી લેવું જોઈએ કે યુવાની વ્યર્થ ગઈ। ધન વિના સુખ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે છે? અહો, નિર્ધન મનુષ્યને ધિક્કાર છે। કુંડલે બ્રાહ્મણને કહ્યું, મારા પિતા ઘણું ધન કમાયા છે, હવે વધારે ધન લઈને હું શું કરીશ? ત્યારે બ્રાહ્મણે ફરી મણિકુંડલને કહ્યું, જે ધર્મ અર્થ કામ અને ભોગોથી તૃપ્ત થઈ જાય એવો કયો પુરુષ પ્રશંસા પાત્ર મનાય છે? સખા, આ બધાની અધિકથી અધિક વૃદ્ધિ જ સમસ્ત દેહધારીઓ માટે અભિષ્ટ હોય છે। જેઓ પોતાના જ વ્યવસાયથી જીવન નિર્વાહ કરે છે તેઓ ધન્ય છે। જેઓ બીજાના આપેલા ધનથી સંતોષ માને છે તેઓ કષ્ટથી જ જીવે છે। જે પુત્ર પોતાના બાહુબળનો આશ્રય લઈને ધનનું ઉપાર્જન કરે છે અને પિતાના ધનનો સ્પર્શ કરતો નથી તે સંસારમાં કૃતાર્થ થાય છે। ધનાભિલાષી બ્રાહ્મણના વચન સાંભળીને વૈશ્ય તેમને સત્ય માન્યા અને ઘરેથી રત્નો લાવી ગૌતમને આપતા કહ્યું, મિત્ર, આ ધનથી આપણે સુખપૂર્વક દેશ દેશાંતરમાં ભ્રમણ કરીશું અને ધન કમાઈને પછી પોતાના ઘરે પાછા આવીશું। વૈશ્ય તો પોતાની સદભાવના પ્રમાણે સત્ય જ કહેતો હતો, પરંતુ બ્રાહ્મણ તેને દગો આપી રહ્યો હતો। તેના મનમાં પાપ હતું, પણ વૈશ્ય તેવું સમજતો ન હતો। બંને પરસ્પર ચર્ચા કરી અને માતા પિતાને કહ્યા વિના જ ધન કમાવા માટે દેશ દેશાંતરમાં ચાલી નીકળ્યા। બ્રાહ્મણ વિચારવા લાગ્યો, જે કોઈ ઉપાયથી થઈ શકે વૈશ્યનું ધન લઈ લઉં। અહો, પૃથ્વી પર હજારો સુંદર નગર છે જ્યાં કામની અધિષ્ઠાત્રી દેવી જેવી અભિષ્ટ ભોગ પ્રદાન કરનારી યુવતીઓ છે। જો યત્નપૂર્વક ધન લાવીને તેમને આપી દેવામાં આવે તો તેમને સદા ભોગવી શકાય છે અને તે જ જીવન સફળ છે। કઈ રીતે વૈશ્ય પાસેથી પોતાના હાથમાં આવેલા ધનને હડપ કરીને તેનો ઈચ્છા અનુસાર ઉપભોગ કરવો? આવું વિચારતા ગૌતમે મણિકુંડલને હસતા હસતા કહ્યું, પાપથી જીવોની ઉન્નતિ થાય છે અને તેઓ જ મનોવાંછિત સુખ પ્રાપ્ત કરે છે। સંસારમાં ધર્માત્મા જનો દુઃખના ભાગી જોવા મળે છે, તેથી એકમાત્ર દુઃખ જ જેનું ફળ છે તે ધર્મથી શું લાભ? વૈશ્ય કહ્યું, એવી વાત નથી, ધર્મમાં જ સુખ રહેલું છે, પાપમાં તો માત્ર દુઃખ, ભય, શોક, દરિદ્રતા અને ક્લેશ જ હોય છે। જ્યાં ધર્મ છે ત્યાં જ મુક્તિ છે, ભલા આપણો ધર્મ શું નષ્ટ થઈ શકે છે ખરો? નેત્યુ વાચ તતો વૈશ્ય સુખમ ધર્મે પ્રતિષ્ઠિતમ પાપે દુઃખમ ભયમ શોકો દારિદ્ર્યમ ક્લેશ એવ ચ યતો ધર્મસ્તતો મુક્તિ હિ સર્વ ધર્મ કિમ વિનશ્યતિ। 170માં અધ્યાયનો 26મો શ્લોક। આ પ્રમાણે વિવાદ કરતા કરતા બંનેમાં એક શરત લાગી ગઈ કે જેનો પક્ષ શ્રેષ્ઠ હોય તે બીજાનું ધન લઈ લે। તેઓ બોલ્યા, હવે જઈને આપણે કોઈને પૂછીએ, ધર્માત્મા પ્રબળ હોય છે કે અધર્મી? વેદની અપેક્ષા એ લોકનો એટલે કે સંસારનો જ મત શ્રેષ્ઠ છે, કારણ કે સંસારમાં જ ધર્મથી સુખ મળે છે। આ પ્રમાણે વિવાદ કરીને બંને જણ બધાને પૂછવા લાગ્યા કે પૃથ્વી પર ધર્મ પ્રબળ છે કે અધર્મ? આ પ્રશ્ન સાંભળીને ઘણાએ કહ્યું, જેઓ ધર્મ પ્રમાણે ચાલે છે તેમને દુઃખ ભોગવવું પડે છે અને મોટા મોટા પાપી લોકો સુખી છે। આ નિર્ણય સાંભળીને વૈશ્ય બધું ધન બ્રાહ્મણને આપી દીધું। મણિમાન ધર્મને જાણનારોમાં શ્રેષ્ઠ હતો, તે શરત હારી જવા છતાં ધર્મની જ પ્રશંસા કરતો રહ્યો। બ્રાહ્મણે મણિમાનને પૂછ્યું, શું તું હજી પણ ધર્મની પ્રશંસા કરે છે? વૈશ્ય બોલ્યો, હા। બ્રાહ્મણે ફરી કહ્યું, વૈશ્ય, મેં તારું બધું ધન લઈ લીધું, મેં તારું બધું ધન જીતી લીધું, છતાં નિર્લજની જેમ તું ધર્મની વાત કેમ કરે છે? જો સ્વેચ્છાચારી હોવા છતાં પણ મેં જ ધર્મને જીત્યો છે. બ્રાહ્મણની વાત સાંભળીને વૈશ્ય મલકાતા કહ્યું, સખા, જેમ અનાજમાં નિકૃષ્ટ ઘણા દાણા અને પાંખો વાળા પક્ષીઓમાં નાની માખીઓ હોય છે, તે જ પ્રમાણે હું તેવા મનુષ્યને પણ સારહીન માનું છું, જેમનામાં ધર્મ હોતો નથી. ચારે પુરુષાર્થોમાં પહેલું ધર્મનું નામ આવે છે, અર્થ અને કામ ત્યાર પછી આવે છે. તે ધર્મ મારામાં સ્થિત છે, પછી તું કઈ રીતે કહે છે કે મેં ધર્મને જીતી લીધો? આ સાંભળીને બ્રાહ્મણે ફરી વૈશ્યને કહ્યું, હવે બંને હાથોની શરત લગાવીએ. વૈશ્ય બોલ્યો, સારું. પછી બંને જણે જય અગાઉની જેમ લૌકિક જનોને પૂછ્યું ત્યારે નિર્ણય હતો એવો ને એવો જ રહ્યો. બ્રાહ્મણ બોલ્યો, ફરી મારો વિજય થયો. આમ કહીને તેણે વૈશ્યના બંને હાથ કાપી નાખ્યા અને પૂછ્યું, હવે ધર્મ વિશે તમારો મત કેવો છે? બ્રાહ્મણે આવું કટાક્ષમાં પૂછતા વૈશ્ય કહ્યું, મારા પ્રાણ કંઠ સુધી આવી જાય તો પણ હું ધર્મને જ શ્રેષ્ઠ માનીશ. ધર્મ જ દેહધારીઓના માતા પિતા સુહૃદ અને બંધુ છે. આ પ્રમાણે બંનેનો વિવાદ ચાલતો રહ્યો. બ્રાહ્મણ ધનવાન થઈ ગયો અને વૈશ્ય ધન ઉપરાંત પોતાના બંને હાથ ગુમાવી બેઠો. આ પ્રમાણે ભ્રમણ કરતા બંને ગૌતમી ગંગાના કિનારા પર આવ્યા, જ્યાં યોગેશ્વર શ્રી હરિનું નિવાસ સ્થાન છે. ત્યાં આવ્યા પછી ફરી બંનેમાં વિવાદ શરૂ થઈ ગયો. વૈશ્ય ગંગા, યોગેશ્વર અને ધર્મની જ પ્રશંસા કરતો હતો. એના કારણે બ્રાહ્મણને ક્રોધ ચડ્યો. તે વૈશ્ય પર આક્ષેપ કરીને બોલ્યો, ધન જતું રહ્યું, બે હાથ કપાઈ ગયા, હવે માત્ર તારા પ્રાણ બાકી છે. જો હવે ફરી મારા મતની વિરુદ્ધ વાત મુખ્યથી બોલીશ તો હું તલવારથી તારું માથું કાપી નાખીશ. વૈશ્ય હસવા લાગ્યો. તેણે ફરી ગૌતમને લલકારતા કહ્યું, હું તો ધર્મને જ મોટો માનું છું, તારી જે ઈચ્છા હોય તે કરી લે. જે બ્રાહ્મણ, ગુરુ, દેવતા, વેદ, ધર્મ અને ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે પાપાચારી મનુષ્ય, પાપરૂપ છે, તે સ્પર્શ કરવા યોગ્ય નથી. ધર્મને દૂષિત કરનારા તે દુરાચારી પાપાત્માનો પરિત્યાગ કરી દેવો જોઈએ. ધર્મમ એવ પરમન્યે યથેચ્છસી તથા કુરુ, બ્રાહ્મણાશ્વ ગુરુન દેવાન વેદાન ધર્મમ જનાર્દનમ, યસ્તુ નિંદયેતે પાપો નાશો સ્પૃશ્યોથ પાપકૃત ઉપેક્ષણીયો દુર્વૃત્તઃ પાપાત્મા ધર્મ દૂષક. 170મા અધ્યાયના 45-46 શ્લોક સંખ્યા. ત્યારે બ્રાહ્મણે ક્રોધિત થઈને કહ્યું, જો તું ધર્મની પ્રશંસા કરે છે તો આપણા બંનેના પ્રાણોની શરત લાગી જાય. વૈશ્ય કહ્યું, સારું. પછી બંને સાધારણ લોકોને પૂછ્યું, પરંતુ લોકોએ પહેલા જેવો જ ઉત્તર આપ્યો. તે સમયે ગૌતમીના દક્ષિણ તટ પર ભગવાન યોગેશ્વરના મંદિરની સામે બ્રાહ્મણે વૈશ્યને પાડી દીધો અને તેની આંખો કાઢી લીધી. પછી કહ્યું, વૈશ્ય, દરરોજ ધર્મની પ્રશંસા કરવાથી જ તું આ દશાને પ્રાપ્ત થયો છે. તારું ધન ગયું, આંખો ગઈ, બંને હાથ કાપી નાખવામાં આવ્યા. મિત્ર, હવે તારે વિદાય લઈને જાઉ છું, હવે પછી ક્યારેય ધર્મની પ્રશંસા કરતો નહીં. આમ કહીને ગૌતમ ચાલ્યો ગયો. તેના ગયા પછી વૈશ્ય પ્રવર મણિકુંડલ ધન હાથ અને નેત્રથી હીન હોવાના કારણે શોકગ્રસ્ત થઈ ગયો. તેમ છતાં તે નિરંતર ધર્મનું જ સ્મરણ કરતો હતો, અનેક પ્રકારની ચિંતા કરતો. તે ભૂમિ પર બેભાન થઈને પડ્યો હતો. તેના હૃદયમાં ઉત્સાહ ન હતો. તે શોક સાગરમાં ડૂબી ગયો હતો. દિવસ વીતી ગયો, રાત્રિનું આગમન થયું અને ચંદ્રમંડળનો ઉદય થઈ ગયો. તે દિવસે શુક્લ પક્ષની એકાદશી હતી. એકાદશીના દિવસે ત્યાં લંકામાંથી વિભીષણ આવ્યા કરતા હતા. તે દિવસે પણ આવ્યા. તેમણે પુત્ર અને રાક્ષસો સહિત ગૌતમી ગંગામાં સ્નાન કર્યું અને યોગેશ્વર ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. વિભીષણનો પુત્ર પણ તેમના જેવો ધર્માત્મા હતો. તેને લોકો વૈભીષણી કહેતા હતા. વૈભીષણીએ વૈશ્યને જોયો અને તેની સાથે વાતચીત કરી. વૈશ્યનું વૃતાંત જાણીને તે ધર્મજ્ઞે તે વૃતાંત પોતાના પિતા લંકાપતિ મહાત્મા વિભીષણને કહ્યું. લંકેશ્વરે પોતાના પુત્રને કહ્યું, બેટા, ભગવાન રામ મારા ગુરુ આરાધ્ય દેવ છે અને તેમના આદરણીય ભક્ત હનુમાનજી મારા મિત્ર છે. આજથી ઘણા સમય પહેલા એક કાર્ય આવી પડવાથી હનુમાનજી બહુ મોટો પર્વત ઉપાડી લાવ્યા હતા. તેમાં અનેક પ્રકારની ઔષધિઓ હતી. વિશલ્યકરણી અને મૃત સંજીવની આ બે ઔષધિઓ લાવીને તેમણે ભગવાન શ્રીરામને આપી. જ્યારે તેમની જરૂર પૂરી થઈ ગઈ ત્યારે એ તે પર્વતને ઉપાડીને હિમાલય પર લઈ ગયા અને ત્યાં મૂકી આવ્યા. હનુમાનજી બહુ વેગથી જઈ રહ્યા હતા, તેથી વિશલ્યકરણી નામની ઔષધિ ગૌતમી ગંગાના તટ પર પડી ગઈ. ત્યાં ભગવાન યોગેશ્વરનું સ્થાન છે, ત્યાં જ તે ઔષધિ છે. તે લાવીને તમે ભગવાનનું સ્મરણ કરીને આના હૃદય પર મૂકી દો, તેથી આ ઉદાર બુદ્ધિનો વૈશ્ય સગળા અભિષ્ટોને પ્રાપ્ત કરી લેશે. વૈભીષણી બોલ્યો, પિતાજી મને તરત તે ઔષધિ દેખાડી દો, મોડું ન કરો. બીજાની પીડા દૂર કરવાથી વધીને સંસારમાં બીજું કોઈ કલ્યાણકારી કાર્ય નથી. વિભીષણે બહુ સારું કહી પુત્રને તે ઔષધિ દેખાડી દીધી. તેણે ઈશે ત્વામ વગેરે મંત્ર બોલીને તે વૃક્ષની એક ડાળ તોડી દીધી અને તે લાવીને વૈશ્યના હૃદય પર મૂકી દીધી. તેનો સ્પર્શ થતા જ વૈશ્યના નેત્ર તથા હાથ પૂર્વવર્ત થઈ ગયા. મણિ મંત્ર અને ઔષધિના પ્રભાવને કોઈ જાણતું નથી. વૈશ્ય ધર્મનું ચિંતન કરીને ગૌતમી ગંગામાં સ્નાન કર્યું અને યોગેશ્વર ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને ત્યાંથી પ્રસ્થાન કર્યું. તેણે પોતાની સાથે ઔષધિની તૂટેલી ડાળી પણ લઈ લીધી હતી. દેશ દેશાંતરમાં ભ્રમણ કરીને મણિકુંડલ એક રાજધાનીમાં ગયો જે મહાપુર નામે વિખ્યાત હતી. ત્યાંના મહાબળી રાજા મહારાજના નામે પ્રસિદ્ધ હતા. રાજાને કોઈ પુત્ર ન હતો, એક પુત્રી હતી, તેની પણ આંખો નષ્ટ થઈ ચૂકી હતી. તે પુત્રી જ રાજાને માટે પુત્ર હતી. રાજા એવો નિશ્ચય કર્યો હતો કે દેવતા દાનવ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ગુણવાન અથવા નિર્ગુણ કોઈ પણ ભલે ને કેમ ન હોય, હું તેને આ કન્યા આપીશ જે આની આંખો સાજી કરી દે. મારે મારા રાજ્યની સાથે જ કન્યાનું દાન કરવું છે. મહારાજે આવી ઘોષણા આખા નગરમાં કરાવી દીધી. વૈશ્ય આ ઘોષણા સાંભળીને કહ્યું, હું રાજકુમારીની આંખોનું તેજ પાછું લાવી આપીશ. રાજ્યનો કર્મચારી તરત જ વૈશ્યને લઈને ગયો અને મહારાજને તેણે બધી વાતો કહી દીધી. વૈશ્ય તે ઔષધિનો સ્પર્શ કરાવ્યો અને રાજકુમારીની આંખો સારી થઈ ગઈ. એ જોઈને રાજાને બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, આપ કોણ છો? વૈશ્ય પોતાનો પૂરો પરિચય રાજાને આપી દીધો. પછી કહ્યું, બ્રાહ્મણની કૃપાથી તથા ધર્મ તપ દાન યજ્ઞ અને દિવ્ય ઔષધિના પ્રભાવથી મારામાં શક્તિ આવી છે. વૈશ્યની આ વાત સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું. એમણે કહ્યું, અહો આ મહાનુભવ કોઈ દેવતા જ હશે, અન્યથા મનુષ્યમાં આવી શક્તિ કઈ રીતે હોઈ શકે? તેથી આમને રાજ્યની સાથે પોતાને કન્યા અવશ્ય આપીશ. મનમાં આવો સંકલ્પ કરીને રાજાએ કન્યા સહિત રાજ્ય વૈશ્યને આપી દીધું. મણિકુંડલ રાજ્ય મળવા છતાં પોતાના બ્રાહ્મણ મિત્ર વિના સંતુષ્ટ ન થયો. તે વિચારવા લાગ્યો, મિત્ર વિના રાજ્ય કે સુખ કંઈ સારું લાગતું નથી. આ પ્રમાણે તે સદા ગૌતમ બ્રાહ્મણનું ચિંતન કરતો હતો. આ પૃથ્વી પર ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા સાધુ પુરુષોનું એ જ લક્ષણ છે કે અહિત કરનારાઓ પ્રત્યે પણ એમના મનમાં સદા કરુણા ભરેલી રહે છે. એત દેવ સુજાતા નામ લક્ષણમ ભુવિ દેહી નામ કૃપાર્દમ યન મનો નિત્યમ તેષામ અપ્યહિતેષુ હિ. 170 અધ્યાયનો 83મો શ્લોક. એક દિવસ મહારાજ મણિકુંડલ વનમાં ગયા. ત્યાં તેમણે પોતાના મિત્ર બ્રાહ્મણ ગૌતમને જોયો. પાપી જુગારીઓએ તેને લૂંટી લીધો હતો. ધર્મજ્ઞ મણિકુંડલે પોતાના મિત્રને સાથે લઈ લીધો, તેનું વિધિપૂર્વક પૂજન કર્યું અને ધર્મનો પ્રભાવ પણ કહ્યો. પછી સમસ્ત પાપોની નિવૃત્તિને માટે ગૌતમનું ગંગામાં સ્નાન કરાવ્યું. વૈશ્યના દેશમાં જે સગોત્ર બંધુ બાંધવો હતા તેમને તથા ગૌતમ બ્રાહ્મણના બંધુ બાંધવ વૃદ્ધ કૌશિક વગેરેને તેમણે બોલાવ્યા અને બધાની સાથે દેવપૂજન પૂર્વક ગૌતમીના તટ પર યજ્ઞ કર્યો. ત્યાર પછી શરીરનો અંત થતા એ સ્વર્ગલોકમાં ગયા. તે સ્થાન મૃત સંજીવની તીર્થ, ચક્ષુ તીર્થ અને યોગેશ્વર તીર્થ કહેવાય છે. તે સ્મરણ માત્રથી પુણ્યપ્રદ, મનને પ્રસન્ન રાખનારું અને સમસ્ત દુર્ભાવનાઓનો નાશ કરનારું છે. અધ્યાય 66 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.